વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 31મો સર્ગ. રાવણે અકંપનની સલાહથી સીતાનું અપહરણ કરવા માટે જવું અને મારીચના કહેવાથી લંકામાં પાછા આવવું. ત્યાર પછી જનસ્થાનમાંથી અકંપન નામનો રાક્ષસ ઘણી શીઘ્રતા સાથે લંકા તરફ ગયો અને એણે તરત જ લંકામાં પ્રવેશ કરીને રાવણને આમ કહ્યું. રાજન, જનસ્થાનમાં જે મોટી સંખ્યામાં રાક્ષસો રહેતા હતા એમનો વધ કરવામાં આવ્યો, ખર યુદ્ધમાં હણાઈ ગયો. હું કેમેય કરીને પ્રાણ બચાવીને અહીં આવ્યો છું. અકંપન નામ કહેવાથી કહેતા જ દસમુખ રાવણ ક્રોધથી બળી ઉઠ્યો અને લાલ આંખો કરીને એણે અકંપનને આમ કહ્યું, જાણે એને પોતાના તેજથી બાળીને ભસ્મ કરી નાખશે. એણે કહ્યું, કોણ મૃત્યુના મુખમાં જવા ઈચ્છે છે જેણે મારા ભયંકર જનસ્થાનનો વિનાશ કર્યો છે? કોણ છે એ દુસાહસી જેને સમસ્ત લોકમાં ક્યાંય ઠામ ઠેકાણું મળવાનું નથી? મારો અપરાધ કરીને ઇન્દ્ર, યમ, કુબેર અને વિષ્ણુ પણ સુખેથી રહી નહીં શકે. હું કાળનો પણ કાળ છું, અગ્નિને પણ બાળી શકું છું અને મોતને પણ મૃત્યુના મુખમાં નાખી શકું છું. જો હું ક્રોધે ભરાઈ જાઉં તો મારા વેગથી વાયુની ગતિને પણ રોકી શકું છું તથા મારા તેજથી સૂર્ય અને અગ્નિને પણ બાળીને ભસ્મ કરી શકું છું. રાવણને આમ ક્રોધે ભરાયેલો જોઈને ભયથી અકંપનની બોલતી બંધ થઈ ગઈ. એણે હાથ જોડીને સંશયુક્ત વાણીમાં રાવણ પાસે અભયની યાચના કરી. ત્યારે રાવણ શ્રેષ્ઠ દશગ્રીવે એને અભયદાન આપ્યું, તેથી અકંપનને પોતાનો પ્રાણ બચશે એવો વિશ્વાસ બેઠો અને સંશયરહિત થઈને બોલ્યો, રાક્ષસરાજ, રાજા દશરથના નવયુવાન પુત્ર શ્રીરામ પંચવટીમાં રહે છે. એમના શરીરનો બાંધો સિંહ જેવો છે, ખંભા ઊંચા અને ભુજાઓ ગોળ તથા લાંબી છે, શરીરનો રંગ શ્યામ છે. તેઓ મોટા, યશસ્વી અને તેજસ્વી દેખાય છે. એમના બળ અને પરાક્રમનો ક્યાંય જોટો નથી. એમણે જનસ્થાનમાં રહેનારા ખર અને દૂષણ વગેરેનો વધ કર્યો છે. આ કંપનની આ વાત સાંભળીને રાક્ષસરાજ રાવણે નાગરાજ મહાન સર્પની જેમ લાંબો નિશ્વાસ નાખીને આમ કહ્યું, આ કંપન, જણાવો તો ખરા કે શું રામ સંપૂર્ણ દેવતાઓ તથા દેવરાજ ઇન્દ્રની સાથે જનસ્થાનમાં આવ્યા છે? રાવણનો આ પ્રશ્ન સાંભળીને આ કંપને મહાત્મા રામના બળ અને પરાક્રમનું ફરીથી આમ વર્ણન કર્યું. લંકેશ્વર, જેમનું નામ રામ છે એ સંસારના સમસ્ત ધનુર્ધરોમાં શ્રેષ્ઠ અને અત્યંત તેજસ્વી છે. દિવ્યાસ્ત્રોના પ્રયોગોના જે ગુણ છે એનાથી પણ એ સંપૂર્ણપણે સંપન્ન છે. યુદ્ધકળામાં તો એ તેઓ પરાકાષ્ઠાએ પહોંચેલા છે. શ્રીરામની સાથે એમના નાના ભાઈ લક્ષ્મણ પણ છે, જે એમના જેવા જ બળવાન છે. એમનું મુખ પૂનમના ચંદ્ર જેવું સુંદર છે, એમની આંખો થોડીક લાલ છે અને સ્વર દુદુંબી જેવો ગંભીર છે. જેમ અગ્નિની સાથે વાયુ હોય એ જ રીતે પોતાના ભાઈની સાથે જોડાયેલા રાજાધિરાજ શ્રીરામ અત્યંત પ્રબળ છે. એમણે જ જનસ્થાનને ઉજાડી નાખ્યું છે. એમની સાથે ન કોઈ દેવતા છે, ન મહાત્મા મુનિ. આ વિશે તમે કોઈ વિચાર કરશો નહીં. શ્રીરામના છોડેલા સોનાની પાંખવાળા બાણ પાંચ મુખાળા સર્પ બનીને રાક્ષસોને ખાઈ જતા. ભયથી ઉદ્વિગ્ન થયેલા રાક્ષસો જે રસ્તે ભાગતા હતા ત્યાં ત્યાં એ શ્રીરામને જ પોતાની સામે ઊભ્યા હોય એવું જોતા હતા. અને આમ એકલા શ્રીરામ જ તમારા જનસ્થાનનો વિનાશ કર્યો છે? આ કંપનની વાત સાંભળીને રાવણે કહ્યું, હું હમણાં જ લક્ષ્મણ સહિત રામનો વધ કરવા માટે જનસ્થાનમાં જઈશ. એમ નામ કહેવાતી આ કંપન બોલ્યો, રાજન, શ્રીરામનું બળ અને પુરુષાર્થ જેવા છે એનું યથાવત વર્ણન મારી પાસેથી સાંભળો. મહાયશસ્વી રામ જો ક્રોધિત થઈ જાય તો એમને પોતાના પરાક્રમ દ્વારા કોઈપણ કાબૂમાં કરી શકે એમ નથી. તેઓ એમના બાણોથી જળથી ભરપૂર નદીના વેગને પણ ઉલટાવી શકે છે. તથા તારા ગ્રહ અને નક્ષત્ર સહિત સંપૂર્ણ આકાશમંડળને વ્યથિત કરી શકે છે. એ શ્રીમાન ભગવાન રામ સમુદ્રમાં ડૂબતી પૃથ્વીને ઊંચકી શકે છે. મહાસાગરની મર્યાદા તોડીને સમસ્ત લોકને સમુદ્રના જળથી ભીંજવી શકે છે તથા પોતાના બાણો દ્વારા સમુદ્રના વેગને અથવા વાયુને પણ નષ્ટ કરી શકે છે. એ મહાયશસ્વી પુરુષોત્તમ પોતાના પરાક્રમથી સંપૂર્ણ લોકનો સંહાર કરીને ફરી નવેસરથી પ્રજાની ઉત્પત્તિ કરવા સમર્થ છે. દશગ્રીવ, જેમ પાપી માણસ સ્વર્ગ પર અધિકાર પ્રાપ્ત કરી શકતો નથી, એ જ રીતે તમે અથવા સમસ્ત રાક્ષસ જગત પણ યુદ્ધમાં શ્રીરામને જીતી શકે એમ નથી. મારા માનવા અનુસાર સગળા દેવતાઓ અને અસુરો મળીને પણ એમનો વધ કરી શકે નહીં. એમના વધનો આ એક ઉપાય મને સૂજ્યો છે અને તમે મારા મુખે એકચિત થઈને સાંભળો. શ્રીરામની પત્ની સીતા સંસારની સર્વોત્તમ સુંદરી છે. એણે યૌવનની અધ વચ્ચે પ્રદાપણ કર્યું છે. એના અંગ પ્રત્યંગ સુંદર અને સુડોળ છે. એ રત્નોના આભૂષણોથી વિભૂષિત રહે છે. સીતા બધી સ્ત્રીઓમાં એક રત્ન છે. દેવકન્યા, ગંધર્વકન્યા, અપ્સરવા, અપ્સરા અથવા નાગકન્યા કોઈ પણ રૂપમાં એની બરાબરી કરી શકે એમ નથી. પછી મનુષ્ય જાતિની બીજી કોઈ સ્ત્રી એના જેવી કઈ રીતે હોઈ શકે? એ વિશાળ વનમાં ગમે તે ઉપાયથી શ્રીરામને છેતરીને તમે એની પત્નીનું અપહરણ કરી લો. સીતાનો વિયોગ થતા શ્રીરામ કદાપી જીવિત રહી શકશે નહીં. રાક્ષસરાજ રાવણને અકંપનની આ વાત ગમી ગઈ. એ મહાબાહુ દશગ્રીવે કંઈક વિચાર કરીને અકંપનને કહ્યું, બરાબર છે, કાલે સવારે સારથીની સાથે હું એકલો જ જઈશ અને વિદેહ કુમારી સીતાને પ્રસન્નતાપૂર્વક આ મહાપુરીમાં લઈ આવીશ. આમ કહીને રાવણ ગધેડા જોતરેલા સૂર્ય જેવા તેજસ્વી રથમાં બેસીને સઘળી દિશાઓને દીપાવતો ત્યાંથી ચાલ્યો. નક્ષત્રોના માર્ગ પર વિચરતો રાક્ષસરાજનો વિશાળ રથ વાદળાઓના આડમાં પ્રકાશિત થનારા ચંદ્રમા જેવો શોભી રહ્યો હતો. થોડે દૂર આવેલા એક આશ્રમમાં જઈને એ તાટકા પુત્ર મારીચને મળ્યો. મારીચે અલૌકિક ભક્ષ્યભોજ્ય અર્પિત કરીને રાજા રાવણનો સ્વાગત સત્કાર કર્યો. આસન અને જળ વગેરેથી સ્વયં એનું પૂજન કરીને મારીચે અર્થયુક્ત વાણીમાં પૂછ્યું, રાક્ષસરાજ, તમારા રાજ્યમાં લોકો કુશળતો છે ને, તમે ઘણા ઉતાવળા આવી રહ્યો છો, તેથી મારા મનમાં કંઈક શંકા થઈ છે. હું માનું છું કે તમારે ત્યાંની સ્થિતિ સારી નથી. મારીચે આમ પૂછતા વાતચીતની કળાને જાણનારા મહા તેજસ્વી રાવણે આમ કહ્યું, તાત, અનાયાસે જ મહાપરાક્રમ દેખાડનારા શ્રીરામે મારા રાજ્યનો સીમારક્ષક ખરદૂષણ વગેરેનો વધ કરી નાખ્યો છે તથા જે જનસ્થાન અવધ્ય મનાતું હતું ત્યાંના સગળા રાક્ષસોનો એમણે યુદ્ધમાં વધ કરી નાખ્યો છે. તેથી એનું વેર લેવા માટે હું એમની પત્નીનું અપહરણ કરવા ઈચ્છું છું. આ કાર્યમાં તમે મારી સહાયતા કરો. રાક્ષસરાજ રાવણના વચનો સાંભળીને મારીચે કહ્યું, નિશાચર શિરોમણી, મિત્રના રૂપમાં તમારો એક કયો શત્રુ છે જેણે તમને સીતાનું હરણ કરવાની સલાહ આપી છે? કયો એવો પુરુષ છે જે તમારી પાસેથી સુખ અને આદર પામીને પણ પ્રસન્ન નથી, માટે તમારું અહિત કરવા ઈચ્છે છે? કોણ કહે છે કે તમે સીતાને અહીં હરી લાવો? મને એનું નામ જણાવો, એ કોણ છે જે આખા રાક્ષસ જગતનું શિંગડું કાપી લેવા ઈચ્છે છે, જે આ કાર્યમાં તમને પ્રોત્સાહન આપી રહ્યો છે? એ તમારો શત્રુ છે, એમાં શંકા નથી. એ તમારા હાથે વિષધર સર્પના મુખમાંથી એના દાંત ઉખાડવા ઈચ્છે છે. રાજન, કોણે તમને આવી ખોટી સલાહ આપીને કુમાર્ગ પર પહોંચાડ્યા છે? કોણે સુખપૂર્વક સૂતા હો ત્યારે તમારા મસ્તક પર લાત મારી છે? રાવણ, રાઘવેન્દ્ર શ્રીરામ એ ગંધયુક્ત ગજરાજ છે, જેની ગંધ સૂંઘીને જ ગજરૂપી યોદ્ધાઓ દૂર ભાગી જાય છે. વિશુદ્ધ કુળમાં જન્મ લેવો એ જ રાઘવરૂપી ગજરાજનો શું દંડ છે! પ્રતાપ જ મદ છે અને ભરાવદાર ભુજાઓ જ બે દાંત છે. યુદ્ધમાં એમની સામે જોવું પણ તમારા માટે યોગ્ય નથી. પછી જજુમવાની જુજવાની તો વાત જ સિંહ એ શ્રીરામ મનુષ્યના રૂપમાં એક સિંહ છે. રણભૂમિમાં સ્થિત થવું એ જ એમના અંગોના સાંધા અને વાળ છે. એ સિંહ ચતુર રાક્ષસ રૂપી મૃગોનો વધ કરનારો છે. બાણરૂપી અંગોથી પરિપૂર્ણ છે તથા તલવારો જ એની તીક્ષ્ણ દાઢો છે. એ સૂતેલા સિંહને તમે જગાડી શકવાના નથી. રાક્ષસરાજ, શ્રીરામ એક પાતાળ તલવ્યાપી મહાસાગર છે. ધનુષ્ય જ એ સમુદ્રની અંદર રહેનારા ગ્રહ છે. ભુજાઓનો વેગ ગજ કીચડ છે, બાણો જ તરંગો છે ને મહાયુદ્ધ જ એની અગાધ જળરાશિ છે. એના અત્યંત ભયંકર મુખમાં અર્થાત વડવાનલમાં કૂદી પડવું તમારા માટે કદાપી યોગ્ય નથી. લંકેશ્વર, પ્રસન્ન થાઓ. રાક્ષસરાજ, સાનંદ રહો અને સકુશળ લંકામાં પાછા ચાલ્યા જાઓ. તમે સદા લંકામાં પોતાની પત્નીઓ સાથે વનમાં રમણ કરો અને રામ પોતાની પત્ની સાથે વનમાં વિહાર કરે. મારી ચામ કહેતા દસમુખ રાવણ લંકા પાછો વળી ગયો અને પોતાના સુંદર મહેલમાં ચાલ્યો ગયો. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 31મો સર્ગ સમાપ્ત થયો. પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન કી જય.